سورہ مجادلہ سورہ نمبر 58 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہج دیا والا اللہ نا نام تھی قد سمع اللہ قول اللتی تجادلک فی زوجہا وتشتکی الاللہ وتشتکی الله والله يسمع تحاوركما إن الله سميع بصير اے رسول چوکس اللہ تے عورت نے وات سامبلی کہ جے تاری ساتھے پوتانا پتی نا باراما پوتانا شوہر نا باراما واد ویواد انے اللہ نے حضور ما فریاد کرے چھے ને અલ્લાહ તમો બંનેની વાતચીત સાંભળતો હતો. બેશક અલ્લાહ મોટો સાંભળનાર ને જોનાર છે. તમારામાંથી જે લોકો પોતાની ઔરતોને માં કહીને કાઢી મૂકે છે તો કઈ તેમની તેઓ માં થઈ જતી નથી. તેમની માઓ તો સિર્ફ તે જ છે કે જેમણે તેમને જન્મ આપ્યો છે. ને તેમ કહેનારા ચોક્કસ બિનજરૂરી અને જૂઠું બકે છે. ને અલ્લાહ ચોક્કસ મોટો માફ કરનાર ને બક્ષનારો છે. ને તમારામાંથી જે લોકો પોતાની બીબીઓને માં કહીને કાઢી મૂકે પછી તેઓ જે કાંઈ કહી ચૂક્યા છે તે પાછું ખેંચી લેવા માંગે તો તેમને એ પહેલા કે તેઓ હમ બિસ્તરી કરે એક ગુલામ આઝાદ કરવો જરૂરી છે. આ હુકમ તમને એ માટે કરવામાં આવે છે કે તમે એ મુજબ ચાલો ને જે કાંઈ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ જાણકાર ને માહિતગાર છે. પછી જેને આ ગુલામ આઝાદ કરવાનું બની ન શકે તો એકબીજાને અડતા પહેલા મરદના માથે લાગ લગાટ ઉપરા ઉપરી 2 મહિનાના રોજા રાખવાના છે. પછી જેને આ રોજા રાખવાનું પણ બની ન શકે તો તેના માટે 60 મિસ્કીનોને ખાવાનું ખવડાવવાનું છે. આ એ માટે કે તમે અલ્લાહ તથા તેના રસૂલ પર ઈમાન લાવો ને આ અલ્લાહની નક્કી કરેલી હદો છે ને તે નહીં માનનારાઓ માટે દુઃખ આપતી સજા છે. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલની ખિલાફને વિરુદ્ધ કરે છે તેઓ એવી જ રીતે જલીલને રૂસવા કરવામાં આવશે, જેવા કે તેમના પહેલાના લોકો બે ઇજ્જત કરવામાં આવ્યા હતા. અને અમો ખુલ્લે ખુલ્લી નિશાનીઓ ઉતારી ચૂક્યા છીએ, ને તે નહીં માનનારાઓ માટે હલકટ ભર્યો અઝાબ છે. તે દિવસે અલ્લાહ તેઓ સર્વેને પાછા ઉઠાડશે, પછી તેમણે જે કાંઈ કર્યું હશે તેનાથી તેમને જાણકાર કરશે. અલ્લાહે તો તેમના અમાલોની કર્મોની ગણતરી કરી લીધી છે, પણ આ લોકો તેને ભૂલી ગયા છે. ને અલ્લાહ દરેક વસ્તુ પર સાક્ષી છે. શું તું નથી જોતો કે અલ્લાહ જે કાંઈ આસમાનોમાં છે તેને જાણે છે, ને જે કાંઈ જમીનમાં છે તેને પણ. કોઈ પણ ત્રણ જણા વચ્ચે ખાનગી સલાહ ને મશવેરો થતો નથી કે જેમાંથી ચોથો અલ્લાહ ન હોય. તેમજ પાંચ જણા વચ્ચેની સલાહ પણ એવી નથી હોતી કે તેઓમાંથીનો છઠ્ઠો તે અલ્લાહ ન હોય, અને ન તે કરતા ઓછો હોય કે વધારે. જ્યાં હોય તેમની સાથે અલ્લાહ પણ જરૂર હોય છે. પછી તેઓ જે કાંઈ કરી ચૂક્યા છે તે તેમને કયામતના દિવસે જણાવી દેશે. બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. શું તે લોકોને નથી જોયા કે જેમને ખાનગી સલાહ મશવરા કરતા રોકવામાં આવ્યા હતા, છતાં જે વાતની મનાઈ કરવામાં આવી હતી એ જ કરે છે? ને તેઓ જે ખાનગી સલાહ કરે છે તે ગુના તથા જુલમ યા તો રસૂલની નાફરમાનીની બાબતમાં કરે છે. અને એ રસૂલ, જ્યારે તેઓ તારી પાસે આવે છે ત્યારે તને એવી રીતે સલામ કરે છે કે જેવી સલામ તને અલ્લાહે કરી નથી, ને પોતાના મનમાં એમ કહે છે કે જો તે સાચો પૈગંબર હોય તો અમે જે કાંઈ ન બોલવાનું બોલીએ છીએ તેના બદલામાં અલ્લાહ અમને સજા કેમ કરતો નથી? પણ તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ ચોક્કસ જ જશે, અને તે ઘણું જ બુરું ને ખરાબ ઠેકાણું છે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે ખાનગીમાં એકલામાં સલાહ કરો તો ગુના, જુલમ તેમજ રસૂલની નાફરમાનીના બારામાં સલાહ કે મશવરો ન કરો, પણ નેકી તથા તકવાના બારામાં સલાહ કરો, ને તે અલ્લાહથી બીવો કે જેની હુઝુરમાં તમે ભેગા કરવામાં આવશો. બુરા કામોના બારામાં છુપી સલાહ કરવી એ શૈતાની કામ સિવાય બીજું કાંઈ નથી કે જેથી તે મોમિનોને તકલીફ પહોંચાડે. જો કે અલ્લાહની મરજી સિવાય તે શૈતાન તેમને કાંઈ તકલીફ કે હાનિ પહોંચાડી શકતો નથી, અને મોમિનોએ ફક્ત અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમને તમારા જલસાઓમાં મજલિસોમાં છૂટા છૂટા બેસવાનું કહેવામાં આવે તો તમે છૂટા થઈ બેસો, અલ્લાહ પણ તમને વિશાળતાને બહોળાઈ આપશે. અને જ્યારે તમને ઊભા થવાનું કહેવામાં આવે તો ઊઠી ઊભા થજો, અલ્લાહ તે લોકો કે જેઓ તમારામાંથી ઈમાન લાવ્યા છે અને જેમને ઇલમ આપવામાં આવ્યું છે તેમના દરજ્જા ને મર્તબા વધારશે. અને તમે જે કાંઈ વર્તાવને વર્તન કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે રસૂલ સાથે કોઈ ખાનગીને છુપી વાત કરવા ચાહો તો તે ખાનગી વાત કરવા પહેલા કાંઈ દાન ધર્મ કે ખૈરાત કરો, આ તમારા માટે બહેતર છે, તેમ વધારે પાક કરનાર પણ છે. પણ જો તેમ કરવાની તમને પહોંચ ન હોય તો સાચે જ અલ્લાહ મોટો માફ કરનાર ને રહેમ કરનારો છે. فإذ لم تفعلوا وتاب الله عليكم فأقيموا الصلاة وآتوا الزكاة وأطيعوا الله ورسوله والله خبير بما تعملون. શું તમે રસૂલ સાથે એકાંતમાં વાત કરવા પહેલા કાંઈ દાન આપવાના હુકમથી બી ગયા? હવે જો તમે એમ નથી કરતા તો અલ્લાહે પણ તમને માફ કરી દીધા છે, જેથી હવે નમાઝ પઢતા રહો તથા ઝકાત આપતા રહો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી ફરમાબરદારી કરતા રહો. અને જે કરણી આમાલો પણ તમે કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે. શું તેમના તરફ ધ્યાન નથી આપ્યું કે જે એવા લોકોથી દોસ્તી રાખે છે કે જેમના પર અલ્લાહ ગઝબને ગુસ્સે થયો છે, જેથી હવે તેઓ ન તમારામાંથી છે અને ન તેમનામાંથી, ને તેઓ જાણી જોઈને જૂઠી જૂઠી વાતો પર કસમને વચન લેતા રહે છે. અલ્લાહે તેમના માટે સખત સજા તૈયાર કરી છે. જે અમલો તેઓ કરે છે તે બેશક ઘણા ખરાબ છે. તેઓ પોતાની કસમને કે વચનને ઢાલ બનાવે છે ને લોકોને સીધા રસ્તાથી રાહે રાસ્તથી અટકાવે છે, જેથી તેના માટે હલકાય ભર્યો અજાબ તૈયાર છે. અલ્લાહની સજાથી બચાવવાને ન તેમની માલો દોલત જરાય કામ લાગશે કે ન તેમની ઔલાદ. તેઓ જહન્નમી છે, તેઓ તેમાં સદાના રહેવાસી થશે. જે દિવસે અલ્લાહ તેમને એકી સાથે ઉઠાડશે ત્યારે આ લોકો તેની સામે પણ એવી જ રીતે કસમ ખાશે જેવી કે તમારી સામે કસમ ખાય છે, અને એવું ગુમાન કરે છે કે તેઓ પણ કંઈક છે. ખબરદાર, એ લોકો જુઠ્ઠા જ છે. શૈતાને તેમના પર હાવી અને કુદરત મેળવી છે, જેથી તેમને અલ્લાહની યાદ ભૂલાવી દીધી છે. તેઓ શૈતાનનું ટોળું છે, જમાત છે. ખબરદાર રહો, બેશક શૈતાનનું ટોળું એ જ તો નુકસાન ઉઠાવનારું છે. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલની ખિલાફને વિરુદ્ધ કરે છે તેઓ બે ઇજ્જતોમાં સૌથી વધારે બે ઇજ્જત અને જલીલ છે. અલ્લાહ આ પહેલાથી જ લખી ચુક્યો છે કે હું તથા મારા રસૂલો ચોક્કસ આવીને ગાલિબ રહેશું. બેશક અલ્લાહ મોટો તાકતવાન ને જબરદસ્ત છે. જે લોકો અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહીં જોવે કે જેમણે અલ્લાહ તથા તેના રસૂલની ખિલાફવર્જી કે વિરુદ્ધતા કરી હોય. પછી ભલે ને તેઓ તેમના બાપ દાદા હોય અથવા તેમના દીકરા દીકરીઓ અથવા તેમના ભાઈ ભાંડુ અથવા તેમના સગા સંબંધીઓ, એજ તે લોકો છે કે જેમના મનમાં અલ્લાહે ઈમાન લખી દીધું છે અને પોતાની પ્રેરણા તૌફીક થકી તેમને તાકતવર બનાવ્યા છે અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નદીઓ વહેતી હશે, હંમેશ માટે તેમાં જ રહેનારા થશે. અલ્લાહ તેમનાથી રાજી થઈ ગયો અને તેઓ અલ્લાહથી રાજી થઈ ગયા. એ જ અલ્લાહનું ટોળું ને જમાત છે. ખબરદાર રહો, અલ્લાહની જમાત એ જ જીતને કામયાબી મેળવનારી છે.